બીજી પણ એક વાત એમાં સમજવાની છે, છોકરાને આપો પૈસા પોકેટ મની વાપરવા માટે, છોકરાને લડ લડાવો, પણ છોકરો ફીટી ન જાય, એનો સંસ્કાર ન બગડી જાય. આજે રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક એવા સુખી શ્રીમંતના નબીરાઓ જાત જાતના બધા આવું કરે છે, એ ફીટી ગયા કહેવાય. છોકરાઓને પણ ના પાડતા શીખો અને એને ના સહન થાય એવું પણ શિક્ષણ આપો. જે માગી આપ્યું તો કોઈ દિવસ એને નાનો નહીં અભ્યાસ થાય. એને પણ એમ ખ્યાલ આવવો જોઈએ કે બધું ઈચ્છીએ બધું મળતું નથી. આ ઉછેર બહુ મોટી વાત છે, આખી તો શિશુ ઉપનિષદ જેવી વાત છે. આજે જમાનામાં લોકોને કૂતરા પાળતા આવડે છે, પોપટ પાળતા આવડે છે, પણ છોકરા પાળતા આવડતું નથી. અને એનું આમ તમે જોવો તો શિક્ષણ ક્યાં છે? ક્યાંક હશે કોઈ પુસ્તિકા મળતી છે? 7 વર્ષનો છોકરો પુસ્તિકા વાંચતો હતો, બાળ ઉછેર કેમ કરવો? છોકરો 7 વર્ષનો, એના બાપા કે તારે આ ઉંમર છે તો હું તો ઈ જોઉં છું તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં. આને તમે શું કહો આજે મારે? અને ખરેખર એવા કોમ્પ્યુટરાઇઝ છોકરા આવી ગયા છે. 3 વર્ષના છોકરા રિમોટ થી જે રીતે અને જે રીતે મોબાઈલ ને સ્વિચ ઓફ કરીને બધું આ કામ કરે છે, આપણે કામ નથી કરી શકતા. બોલો, આપણે એની આગળ ભોટ સાબિત થાય, ઉલટાને આપણને હાથમાં આંચકો મારી ગયા, તમને નહીં આવડે લાવ હું જ કરી દઉં, ત્યારે આપણને જોવાનું મન થાય કે આ વાળું ગજબ છે અને સાલું કરીએ દે પાછું. એટલે છોકરાઓને પૈસા આપીએ પણ એના લાડ લડાવીએ પણ એટલા બધા નહીં કે છોકરું બગડી જાય. એનું હિત વિચારો ને તો હેત અંદર આવી જ જાય છે, પણ હેતને આગળ કરો છો હેત હિત ચૂકાઈ જાય છે. 1 પૈસો મા બાપની સેવા કરજ ચૂકવવામાં, 1 પૈસો હું બાળ ઉછેરમાં છોકરાનો ઉછેરમાં એટલે વ્યાજે આપું છું, અને 1 પૈસો હું ઘરમાં ઘર ખર્ચ માટે વાપરું છું. એટલે અમે પતિ પત્ની એના ખર્ચમાં અમારે 1 પૈસો વપરાય છે, એટલે એ અમે ઘર ખર્ચમાં સમજીએ છીએ, કારણ કે એનું ફળ તો જીવ્યા એટલું બસ, પોતે ગમે એટલું ખાઈ જાય એ કાંઈ બીજું ગણાતું જ નથી. એનું વધારે ખાય વધારે જવું પડે એનો કોઈ બીજો ફાયદો નહીં. અને 1 પૈસો હું વેપાર કરું છું. એટલે કીધું ભાઈ વેપારમાં તો અર્થ શું, વેપારનો અર્થ એ જ ને કે નફો પણ થાય અને ખોટ પણ જાય વેપારમાં તો બસ. એટલે હું 1 પૈસો એને વેપારમાં ગણું છું કે આ સગા સંબંધીઓની રાખ રકાવટ છે ને એમાં હું 1 પૈસો વાપરું છું. એ વેપાર જેવું છે, એ ફાયદોય થાય નફો ખોટે જાય ફાયદોય થાય. કારણ કે સંબંધીઓનું આપણે રાખ્યું હોય તો ક્યારેક આપણું રાખે એ ફાયદો, પણ ઘણા સંબંધીઓ એવા હોય કે રાખી રાખીને થાકી ગયા હોય ને એમાં એક વાર કાંઈક વાકવું પડે તો આગલું રાખ્યું બધું ગયું. 20-20 વર્ષ રાખ્યું હોય ને પછી એમ કહી દે હવે અમારે બોલ્યા વ્યવહાર નથી, પણ અમે ખર્ચો કરી નાખ્યો એનું શું કરવું, બધું ગયું ને, આ ખોટ ધંધામાં ગણવાની. એ વેપાર છે સગા સંબંધીઓ સાથે. આને તો વેપાર શબ્દ વાપરો છો, હું તો એમ કહું જુગાર રમું છું, પણ હવે સારું ન લાગે ને, આ જુગાર જ છે ને, લાગી તો દૂડી નકર કાંઈ નહીં, પણ વેપાર ફાયદો પણ થાય ને ખોટ પણ જાય. અને 1 પૈસો 5મો પૈસો શેમાં વાપરું છું? મૂડીરોકાણમાં. તો પેલા ભોજરાજા છુપાવે સ્મા, એમણે કીધું કે કઠિયારાભાઈ આ 1 પૈસો તમે મૂડીરોકાણમાં વાપરો છો એનો અર્થ શું? તો કે એ મહારાજ એવું છે, આ દીન દુખ્યા ગરીબોને માટે જે દાન પુણ્યમાં રોજ 1 પૈસો વાપરી નાખું છું એ મૂડીરોકાણ છે. જે મારે વાત લઈ આવી છે એ અહીંયા છે, પણ આગલી વાત પણ જીવનના સુખની ચાવીનો ખજાનો તો છે જ. મા બાપની સેવા કરી, બાળકોનો સરખો ઉછેર કરો, ઘરમાં પછી પૈસો હોય તો પછી સાવ કઢીને ખીચડી ન ખવાય, જરા ખાવા જેવું ખાઓ, જ્યારે હોય ત્યારે બસ ખીચડી આવું પોદળા જેવું શાક કરીને જમી લ્યો, અરે કઈક બનાવો. આ દાબેલી ને આંતે ને બધું ન ખવાય, પણ 2-3 મહિને એકાદ વાર તો ખાઓ એમ પછી. અને રોજ તમે ઉભા હો દાબેલી કરીને, પછી રોજ ફરસાણ ને રોજ પીજા ને રોજ ગાંઠિયા રોજ ભજીયા, એ નહીં. પૈસો છે તો ખાવ, ન હોય એને સલાહ નથી દેતા, કારણ કે જો ઘર ખર્ચ કરવું ને એમાં વ્યવસ્થિત સમજીને કરવું, જેટલી આવક હોય એટલો ખર્ચ કરવો, આમદાની 20 હોય ને ખર્ચ 25 હોય તો હેરાન જ થવાનો. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે જેટલી આવક એટલો ખર્ચ જોઈ વિચારીને કરવો. આ સબમરીન નાખી હોય આપણે બોરવેલમાં અને પછી પાણી ખલાસ થઈ જાય ને તો ફેરવે રાખો તો મોટર બળી જાય. હોય ને ફેરવો તો વાંધો નહીં, પછી શું થાય. એક જણાના આંખમાં તકલીફ, તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે બધું અવળું ને અવળું અમારું બધું તપાસ્યું, પછી કે બીજું કશું નથી, આંખમાં ગરમી છે એટલે તમે લોન ઉપર ચાલવાનું રાખો. તો એટલે બાપા કે આખું ઘર લોન ઉપર હાલે છે. હવે આ પેલી લીલી ગ્રાસ ની લોન કે અને આ બેંક ની લોન, બધું લોન ઉપર જ હાલે છે. અમે બે જણા લોન ઉપર નથી કે અને વાતે આજે તમને આ ક્રેડિટ કાર્ડ ને આંતે બધું આવ્યું, આખું દેવાળિયા થઈ ગયા માણસો. વાપરો વાપરો ને વાપરો, પણ પછી શું, માટે પોતાની પાસે હોય તો વાપરવું. એ ભરેલા રીંગણા ને જલેબી ને ફાફડા ને બધું જ જમવું, પણ ન હોય ને તો રોટલો ને શાક નિરાતે જમવું. જેને માથે કરજ ન હોય ને એના જેવો કોઈ સુખ્યો નહીં. પેલા જલસા ફટકાર્યા હોય પછી શું થાય, ફૂલણજી ન થવું, બાયડું ને અમારે ત્યાં હોવું જોઈએ. જ્યાં ઘણા જેવા હોય, એવા ઘણા બૈરા જેવા હોય, ઘણા ના બજારમાં જ્યાં જાય બાયડું નથી ખરીદ્યું નથી, બિચારો પતિનો દમ નીકળી જાય. અને ઘણા જે પુરુષો એવા હોય કે કોઈ મિત્રો ત્યાં જ્યાં ભાડ્યું નથી કે બધું ખરીદ્યું નથી, ફૂલણજી ન થાવ. ત્રણ જણા બેઠા હતા સુરત વાળાના, શું ફૂલણજી ને ફૂંક ચડી ગઈ, તે 100 રૂપિયા નોટ કાઢીને ભૂંગળો વાળી સિગરેટ ની જેમ ફૂંકીને પી ગયો. તે એને આવું કર્યું તો મુંબઈ વાળો રે ને 500 ની નોટ કાઢી ભૂંગળો વાળી હળગાવીને ફૂંકીને પી ગયો. અમદાવાદ ચાલ્યો રે, 1 લાખ નો ચેક લખ્યો, ભૂંગળું મારી હોય. એટલે આવી સાવધાની રાખવી, સૌની આરે સ્ટેટસ એ રે અને ખોટે ના જાય. 1 લાખ રૂપિયાની સ્ટેટસ ગણાય અને ખોટ 1 પૈસાની નહીં, એમ ભલામણા વિવેક થી જીવતા શીખો. કે માણસ એટલે આમ લેર થી જીવવા વાળો હોય એમ એમ લાગે, અને બાકી એવી કરકસર થી કે આમ જરાય તમારે એને કઈ કે આગળ પાછળ મીટર કે એને દબાવે નહીં. આ શીખવા જેવું છે. ફૂલણજી નો થવું ખોટું, પોતાનું તળ તપાસીને મજા કરવી, હોય તો પાછું હાવ ભૂખી ન રહેવું અને ચીકણી પણ ન કરવી. માપી માપીને બટેટા ને શાક કરી એમ હોય. અમે અમે કોક કોક ઘેરે જાય ને સીધું આવે, પૂછે કેટલા સાધુઓ છો, મૂર્તિ કેટલી, અમે કે 5 જ બટેટા દે. એટલે અહીંયા 5 બટેટા એકલો ખાય એવો સાધુ બેઠો છે, અને તું ગણીને 5 દે મેળ કેમ આવે. એટલે આવું ન થવું એમ. થોડુંક જીવનમાં મોજ મોજથી જીવવું, ખુશીથી જીવવું, એ એક શરીરને હું સાચું કહું છું. આ બધી વાતો કોઈને ગમે ન ગમે, પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે આ બધું જરૂરી હોય છે, બહુ જરૂરી હોય. પણ પાછું ફૂલણજી પણ ન થવું, બગડવું પણ નહીં, પહેલું ન થવું, કેટલું બધું છે. કેટલુંક કેટલુંક તમને શીખવાડું. એટલે 1 પૈસો છે એ હું દાન પુણ્યમાં મૂડી રોકાણ કરું છું. ક્યાંય દે, હવે પોતે ગરીબ છે, તમે વિચાર કરો કેટલી મોટી આપણને ઉપદેશ આપે છે. છતાંય દાન પુણ્યમાં મહારાજ ભાઈ પેલા ભાઈ કે હું 1 પૈસો રોજ વાપરી જ નાખું, પશુ પક્ષીઓ ચણ નાખવી, ગાયોને નાખું, ગરીબને ક્યાંય ભિખારી કોઈ બિચારો દુઃખી આપી દઉં, 1 પૈસો રોજનો આપી દેવાનો. એના માટે 6 માંથી 1 રૂપિયો આપી દેવો એ બહુ મોટી વાત છે. પણ એને કીધું મારા ભાઈ આ મૂડી રોકાણ છે, આ ક્યાંય જવાનું નથી, જયારે જોશે ને ત્યારે અનેક ગણું થઈને પાછું આવશે. તમે 5000 રૂપિયાની જમીન રાખી હોય ને 50 વર્ષ થાય ત્યારે 5 કરોડ આપે છે, આ મૂડી રોકાણ છે. એવું દાન પુણ્યનું પણ એવું જ છે, જો રોક્યું હોય ને તો અનેક ગણું થઈને પાછું આવે. આગલા પ્રવચનમાં આપણે અહીંયા છોડેલું હતું કે આપણને લાગે છે કે પેલી બેન માજીની સેવા કરે છે તો એમ લાગે છે કે બીજા માટે કરે છે. તમે કોઈને 5 રૂપિયા આપતા હો, 5-6 રૂપિયા આપતા હો, ગરીબની સેવા કરતા હો, ગરીબોને ભોજન કરાવતા હોય કે ધાબળા આપતા હોય કે કંઈ પણ ઔષધો આપતા હો, સેવા કરતા હો, તો કોઈને ફી ભરી દેતા હોય તો લાગે શું બીજા માટે કરતા હોય એવું જ લાગે છે, અને સૌને એમ લાગે કે ભાઈ બીજા માટે. એટલે જ આપણે શું કહ્યો શબ્દ પરોપકાર, પર એટલે બીજો, ઉપકાર, ઉપકાર કરે છે. હકીકતમાં ઊંડા ઉતરો તો નથી, આ સ્વ ઉપકાર જ છે. બીજા માટે કરતા દેખાય છે પણ બીજા માટે નથી, આપણા માટે જ છે, આપણને જ મળવાનું છે. કારણ કે આપણે મૂડી રોકાણ કર્યું છે, આપણી જ મિલકત છે, આપણી જ પ્રોપર્ટી છે. આ વાત બહુ સમજવા જેવી છે. નાખી દેતા નથી દાન પૂન કરવા વાળા, એ આપણને પાછું જ મળે છે. બહુ ગાંઠવાળી સમજવા જેવી વાત છે. એટલે મન ઓછું વધતું થતું હોય ને તે મૂર્ખ માણસ છે. એને એમ લાગે છે હું બીજાને માટે નાખી દઉં છું. નાખી નથી દેતા, તમારા માટે, તમારા ખેતરમાં નાખેલા દાણા છે, એ ઉગીને પાછી તમારી જ કોઠીઓ ભરશે. માટે ક્યારેય ન સમજવું. પણ લોભિયા એ સમજી નથી શકતા, એટલે દઈ શકતા નથી. જો તમે સમજો, તમે આ વિસ્તારમાં રહેતા હો, આજુબાજુ બધે ગંદકી હોય, એ તમે તમે સાફ કરો, તમારું ઘરે સાફ કરો, આજુબાજુ ગંદકી સાફ કરો, તો એમ લાગે ને કે ભાઈ તો બહુ સેવા કરે છે. બીજી દ્રષ્ટિએ જુઓ તો એનો ફાયદો કોને મળે? તમને જ કે ન મળે? તમે તમારું ઘરનું આંગણ બધું સાફ કરી નાખો, ત્યાં મચ્છર ન હોય, પણ હવે બધે પછી બે બે ફૂટ પાણી કાદવ કીચડ ભર્યું હોય અને ત્યાં આવડા આવડા મચ્છર હોય, હોય નહીં આવડા આવડા મચ્છર હોય, બહુ થોડા વખત પહેલા એક જણો મારી પાસે મને કે તમે આવડો વીછી જોયો? ભાઈ વીછી આવડો હોય, આવડો ક્યાંય વીછી હોતો છે? આવડો આવડો તો સાપ સાપોલ્યું હોય. મને કે નહીં તમે આવડો વીછી જોયો? મેં કે મેં નથી જોયો. મને કે આવડો વીછી તમે જો, આવડો જોયો નથી? મેં કે મેં નથી. આટલા વર્ષ ઉંમર થઈ ગઈ તમે આવડો વીછીને જોયો? મેં કે ભાઈ નથી જોયો. એટલે આવડો વીછીને જ જોયો? મેં કે નથી જોયો. સારું, તમે જોવો ને તો મને દેખાડજો, મારે જોવો છે. એટલે આજુબાજુ ગંદકી હોય અને ત્યાં એક એક ઇંચના મચ્છર એવા હોય તો એ મચ્છર આપણને નહીં કરડે, આપણને રોગ નહીં કરે, એની ગટરની ગંદકી આપણને નહીં આવે. અને જો આપણે આપણું આંગણું સાફ કરીએ અને આજુબાજુ સાફ કરી નાખીએ તો તંદુરસ્તી આપણને મળે કે નહીં? બસ આપણને લાગે છે બીજા માટે કરતા, પણ એની સુગંધ અને સ્વચ્છતા આપણને પણ ઉપયોગમાં આવે જ છે. હજી ન સમજાવો તો તમે બીજું જુઓ. તમે ગુજરાતમાં સારા શાકભાજીના બિયારણનો તમે ઝુંબેશ ખેડૂતોને આપવાની ઉપાડો, લાગે પરોપકાર કરતા, પણ થોડા વખત પછી એ જ રીંગણા શાકભાજી તમારા થાળીમાં આવવાના છે, સુધારેલા બીજના, તમારી જ થાળીમાં. અને જો ન કરો તો બીટી રીંગણા તમારી થાળીમાં આવીને ઉભા રહી. કેમ કર્યું? લાગે બીજા માટે, પણ આખરે એ જ અનાજ, એ જ કઠોળ, એ જ શાકભાજી, એ જ સારી ગાયોના દૂધ ક્યાં આવે? તમે એવી ઝુંબેશ ચલાવો કે આખા ગુજરાતમાં ક્યાંય ડાલડા વેજીટેબલ હોય જ નહીં, તો તમારી થાળીમાં પણ ગાયનું ચોખ્ખું ઘી આવે કે ન આવે? લાગે કરતા હોય બીજાને માટે, પણ છે કોના માટે? છે કોના માટે? કોના માટે? રણકો નથી હો હજી, કારણ કે હજી સમજાતું નથી. એટલા માટે હું તમને એક સોલિડ વાત કહું, વાત નહીં દ્રષ્ટાંત, ઘટના. આ કુદરતની ઘટમાળમાં બધું તમને મને દેખાતું નથી એટલે મનાતું નથી. બાકી આ તદ્દન સત્ય વાત છે કે આપણે કરીએ છીએ કોઈના માટે, લાગે પણ આપણા માટે જ થાય છે. કોના માટે થાય છે? સ્કોટલેન્ડમાં બનેલી ઘટના. આવી બધે બનતી હોય છે, પણ કઈ બધે છપાતી ન હોય, પણ આ છતાં છપાતી હોય, જાણમાં હોય, ઘણી એવી જાણમાં છે, પણ મને આ વધારે અહીંયા રસ પડે, તમે બધા જાણો અને આનંદ આનંદ થઈ જાય એવી સરસ મજાની ઘટના. કથા નહીં, વાર્તા નહીં, દંતકથા નહીં, સ્ટોરી નહીં, કહાની નહીં, ઘટના, ઐતિહાસિક ઘટના. સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો ખેડૂત, એ પોતાના ખેતરમાં કામ કરતો, ટૂંકી ખેતી. એમાં એને ક્યાંય દર્દ ભરી તીણી ચીસ સંભળાડી. એટલે ખેડૂત ચમક્યો કે આટલો બધો પીડા ભરેલો અવાજ ક્યાંથી આવે છે? કાન માંડ્યા તો જે દિશામાં એને ચીસ સંભળાતી હતી એ દિશા તરફ ખેડૂત એકદમ દોડ્યો. જઈને જોયું તો કાદવમાં એક છોકરો અહીંયા સુધી તો ઉતરી ગયો હતો. શ્વાસ લે તો હલે, અને કાદવનું એવું છે ને જેમ તમે જોર કરો નીકળવા એમ આમ કાદવ એને અંદર ખેંચાતો જાય. હવે શ્વાસ લે ને હલે તોય ઊંડો જ ઉતરતો જાય છોકરો. જો થોડી ક્ષણ માટે પણ આ ખેડૂત ન આવ્યો હોત તો એ છોકરો કાદવમાં ડૂબી જાય અને એના એનો કોઈ આસપાસનો એવું કંઈ ખેતર નહોતું, કંઈ નહોતું, છોકરો તો કંઈક નીકળ્યો છે ગમે તે પ્રકારે. એટલે કોઈને ખબર ના પડત કે છોકરો ક્યાં મરી ગયો, પણ આ પહોંચી ગયો એટલે તરત એક જાળીની ડાળી કાપી અને એ છોકરાને એક આપી દીધો ભાગ, અને એક છેડો પોતે પકડીને જોર કરીને છોકરાને બહાર ખેંચી લીધો, પોતાના ખેતર જઈ એને સ્નાન કરાવી સ્વચ્છ કરી અને છોકરાને વિદાય કરી દીધો. વાત પતી ગઈ ને. શું કર્યું કહેવાય આને? પરોપકાર. હવે જોજો કેવો સ્વ ઉપકાર થાય છે. આવી જ રીતે પૃથ્વી ગોળ છે, તમે બોલો એ ફરીને પાછું અહીંયા જ આવે. ભગવાને એટલે જ કર્યું છે આ બધું. બહુ આમ ઘટના આપણને હલાવી હતી. હવે એ છોકરો ઘરે ગયો, એના એનો બાપ બહુ સુખી શ્રીમંત અમલદાર, બહુ મોટો અમલદાર. એને કીધું કે બાપા પપ્પા આજે આવું થયું. અને એના બાપાને પણ લાગે એનો દીકરો છે આવું થયું, એટલે એ સદગુણી માણસ. એટલે કહ્યું બેટા કાલ સવારે આપણે છે ને એને એ વખતે ઘોડાગાડીનો જમાનો, સરસ મજાની ઘોડાગાડી જોડી છોકરાને સાથે લઈ અને તું મને એની મુલાકાત કરાવ, મારે એનો ઋણ સ્વીકાર કરવો છે અને કંઈક મદદ થાય તો આપણે એને કંઈક આપીએ, ઋણમાંથી આપણે એમાંથી આપણે ઉગરીએ. એટલે આવ્યા ખેડૂતને ત્યાં, ત્યાં ખેડૂત ખેતીમાં કામ કરતો હતો, તો છોકરાને તો ઓળખ્યો પણ આ બધું જોયું એટલે ખેડૂતને થઈ ગયું કે આ શું છે એમ. પણ ઉતર્યા અને કીધું પેલા તો હાથ જોડ્યા કે તમે અમારા, હા કાલે તો માગો હું તમારા માટે શું કરું, મારા માટે છોકરો સર્વસ્વ કહેવાય અને હું બહુ ખૂબ સુખી માણસ છું, એવું નથી કે મારી પાસે પૈસાની કોઈ ખોટ છે, તમારે જે મદદ જોઈતી હોય એ માગો પણ તમે કાંઈક મારું સ્વીકારો. પેલો ખેડૂત રડવા માંડ્યો, બાપા મેં કાંઈ પણ મેળવવા માટે આ કાર્ય કર્યું નથી, મને ભગવાને નિમિત્ત બનાવ્યો, ગોડને નિમિત્ત બનાવ્યા તો મને આ એક સેવાનું કામ મળી ગયું બસ. અને બહુ આગ્રહ કર્યો. એમણે કીધું તમે એક વસ્તુ મને બતાવો, આપણે ખ્રિસ્તી ધર્મને માનીએ, બાઇબલમાં ક્યાંય પરોપકારીનું ક્યાંય નામ લખ્યું હોય તો મને બતાવો. પરોપકાર એટલે નામ ગુમ. તો કે ના, તો આ દુનિયામાં ભગવાને આટલો પરોપકાર કર્યો છે ખુદાએ પરમાત્માએ, તો ક્યાંય ખુદાએ પોતાનું નામ કોતરાયું હોય તો બોલો. તો કે ના, તો ખુદા પોતાનું આટલું આપ્યા પછી જો નામ ગુમનામ રાખતો હોય તો મને ગુમનામ રહેવા દો ને, શું માટે મને તમે આવે. આ અભણ માણસો બોલે છો, ભણેલા નથી બોલતા, ભણેલા તેમ કે છે તકતી જોશે જ. બહુ મહત્વની વાતો આપણે લઈએ છે ધ્યાનથી સાંભળવાની. એટલે પેલો ખેડૂત કે કોઈ પણ હિસાબે નહીં બાપા, મારે તમારું કાંઈ જોઈતું નથી. ઓલા દિલમાં કેવું થાય કે એક માણસ આટલું કર્યા પછી અને આટલી સામાન્ય જિંદગી જીવનારો માણસ પણ એમ કે છે કે મારે કંઈ જોઈતું નથી, અને ના છૂટકે ને પાછું ફરી જવું પડ્યું, વયા ગયા. કરતા કરતા એમ થોડાક મહિનાઓ ગયા હશે, આ ફ્લેમિંગ ખેડૂત એનો છોકરો ભણતો ભણતો સ્કૂલમાં આગળ ભણતો હતો, પણ એક દિવસે એક સ્કૂલના પગથિયે બેઠો બેઠો ઉદાસ થઈને રડતો હતો. એટલે છોકરો રડે ત્યાં એના જેવડો જ એક છોકરો ત્યાંથી પસાર થયો, એમણે આ દ્રશ્ય જોયું. એટલે એમણે કીધું કે ભાઈ કેમ તમે રડો છો કેમ? એટલે એને ઊંચું જોયું અને કીધું કે મારી આ મજબૂરી છે, મારે ગરીબ ખેડૂત છીએ અમે અને અમારી પાસે કંઈ છે નહીં, તો ફી ભરવી, પુસ્તકો આ બધું કાંઈ મારી પાસે નથી, મને ભણવાની બહુ ઈચ્છા છે, મારો બાપ ગરીબ છે, તો શું કરું? એટલે હું રડું છું કે મારું ભવિષ્ય રોળાઈ જાય છે. એટલે પેલો કે તમારે આમ રડવાનું ન હોય, ચાલો તમારી ભણવાની આટલી બધી ઈચ્છા છે, લોકોને મોકલીએ તો ભણતા નથી, તમે ભણવા માટે રડો છો અને મારી સાથે ચાલો, મારા પિતાજી છે ને એ આવા કાર્યોમાં માને છે, આપણે ત્યાં હું તમારી મુલાકાત કરી દઉં એટલે તમને જરૂર મદદ કરશે, તમે જરાય પણ નિરાશ ન થાઓ. એ છોકરો પેલા છોકરાને લઈને ઘરે આવ્યો. એટલે પેલા એ કીધું, વાત કરી, બાપુજી આવું છે ને આ છોકરો રડતો હતો, હું લાવ્યો છું ફીના પુસ્તકના કોઈ પૈસા નથી. તો કે એમાં બેટા કહેવાનું શું હોય, તું એને લઈ આવ્યો શા માટે? તે મને ખાલી કહી દીધું હોત તો મને તારા ઉપર વિશ્વાસ છે, એને જોઈએ એટલા પૈસા. જાઓ બેટા, કોઈ દિવસ રડવાનું નહીં, કોઈ દિવસ નિરાશ માનવાનો નહીં, ભણવાની તારી ઈચ્છા છે તારે ખૂબ ભણો, કોઈ વાંધો નહીં, જ્યારે જેટલા જોઈએ એટલા પૈસા મારા દીકરાને કહી દેવાનું, મારો દીકરો તને પૈસા આપી દેશે, બસ તારે અહીંયા આવીને ધક્કો ખાવાની જરૂર નથી, ભણો બસ જા, હો મોજથી ભણો, પૈસા જરૂરી હતા એટલે એ જ ક્ષણે આપી દીધા, જ્યારે જરૂર પડે ત્યારે મારા બેટાને કહી દેવાનું, દીકરાને તને પૈસા મળી જશે, જા વિદાય કર્યા. છોકરો ખુશ થઈ ગયો આવી રીતે આને કોઈ સોર્સ મળે, એટલે એ છોકરાએ એના પિતા ફ્લેમિંગને વાત કરી કે બાપુજી આવી રીતે હતું, હું તમને કહી શકતો નહોતો, એટલે અને પૈસા આ એક માણસે મને આમ મદદ કરી છે. એટલે એના પિતાને પણ થયું કે મારા દીકરા માટે જો આવું કોઈ કર્યું હોય તો મારે એને મળી, એનો આભાર વ્યક્ત કરવો, એની લાગણીને માન આપવું એ મારે જરૂરી છે. એટલે ખેડૂત બિચારો ગમે તેમ કરી ચાલીને ગમે તેમ સગવડતા કરી અને એના છોકરાને લઈ અને પેલા સુખી માણસને મળવા આવ્યો. જેવું બારણું ખોલ્યું તો સુખી માણસ તો સોફા સેટ ઉપર આમ આરામથી બેઠો હતો, અને જેવો અંદર આવ્યો એના છોકરાને લઈને ગયો તો ખેડૂત કઈ બોલી જ ના શક્યો, સ્તબ્ધ થઈ ગયો. સામે પેલો જે શ્રીમંત માણસ હતો એ સ્તબ્ધ થઈ ગયો, બે માંથી કોઈ બોલે જ નહીં, ચાર આંખો આમને સજ્જડ થઈ ગઈ. છેવટે અમલદાર હતો ને એ બોલ્યો કે તમે મારા છોકરાને કાદવમાંથી બહાર કાઢ્યો તો અથવા વર્ષો પહેલા, એ જ કે તમે, કે તમે બીજા? તો કે હા સાહેબ, મને થતું હતું કે આ મને મળવા આવ્યા હતા એ જ છે કે બીજા. એકદમ દોડીને બે ભેટી પડ્યા અને કહ્યું કે તમારો દીકરો આજથી મારો દીકરો ગણજો, એને જેટલું ઉચ્ચ અભ્યાસ કરવો હોય મારા દીકરાની સાથે ભણશે, એની બધી જવાબદારી મારી, આજ પછી તમારે કોઈ દિવસ આભાર વ્યક્ત કરવા આવવાનો હોય જ નહીં. બોલો એને મળ્યું કે ના મળ્યું જે એને આપ્યું હતું? તે દિવસે એને જે છોકરાને બચાવ્યો, સેવાના કાર્યનું ફળ મળ્યું કે ના મળ્યું, કેવી રીતે રિટર્ન થઈને આવ્યું સાંભળ્યો ને? હજી વાત અધૂરી છે. હવે એ છોકરાને એને એટલી મદદ કરી, જેટલું ભણવું એટલું ભણાવ્યું ભણાવ્યું ભણાવ્યું, એ છોકરો એ ફ્લેમિંગનો છોકરો ભણ્યો, બહુ હોશિયાર, ભણીને ડૉક્ટર થયો અને પછી એ કોઈ બીજા સ્થિતિમાં પોતે સ્થિર થઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ. થોડા વાળી વખત ગયો, ત્યાં જે છોકરો કાદવમાં મરતા બચ્યો હતો એ જ છોકરો ફરીથી બીમાર પડ્યો, મરણતોલ બીમાર પડ્યો. હવે એને દવાખાને સિટીમાં જે હશે ડૉક્ટર ત્યાં લઈ ગયા, ફેમિલી ડૉક્ટર પાસે. ડૉક્ટરે એને તપાસ્યો, ડૉક્ટરનો ચહેરો પડી ગયો, એટલે કીધું આમણે, અમલદાર હતા એમના માતા પિતા, એમણે કીધું કે શું છે સાહેબ? તો કે તમને પેલું નહીં લાગે ને, છોકરાને ન્યુમોનિયા છે, હાઈ ન્યુમોનિયા છે. એ સમયે ન્યુમોનિયાનો ઈલાજ નહોતો, મરી જ જાય માણસ. એટલે આ પરિવાર પણ રડવા માંડ્યો કે મારા દીકરાને મારે ગુમાવવાનો વખત આવ્યો છે. પણ પછી ડૉક્ટરે કીધું ના બસ સ્વસ્થ થઈ જાઓ, તમારા છોકરાને હું બચાવી લઈશ બસ. પણ સાહેબ આનો કોઈ ઈલાજ નથી, અને તમે કહો તમારો છોકરો બચી જશે, 100% બચી જશે, જાઓ, તમે જરાય રડો નહીં. રડી હિંમત આપી, ડૉક્ટર કે 100% હું બચાવી લઈશ. પણ સાહેબ કોઈ ઈલાજ નહીં, તમે છોડો, છોકરો બચી જાય પછી. અને ખરેખર એ ડૉક્ટરે દવા કરી, છોકરો બચી ગયો. જે કેસ ક્યારેય નહોતા સફળ થતા એ છોકરો બચી ગયો, પરિવાર બહુ ખુશ થયો. ડૉક્ટરને કહ્યું સાહેબ આ ન્યુમોનિયાના કેસ હોય બચતા નથી, અને અમારો છોકરો બચ્યો તેનું કારણ શું? તો કે ભાઈ એમાં એવું છે, હમણાં એક એન્ટીબાયોટિક દવા શોધાઈ છે, એનું નામ પેનેસિલિન છે, એ દવાથી તમારો છોકરો બચી ગયો છે. અને એન્ટીબાયોટિક્સ આમ તો ઘણા બધા અત્યારે રોગમાં તમે જુઓ ને, ટાઈફોઈડ થયો ને, ડેન્ગ્યુ થયો ને, કંઈ ડૉક્ટર પરીક્ષા લેબમાં થતા તો એક અઠવાડિયું બે અઠવાડિયા નીકળી જાય, પણ એ પહેલાં ડૉક્ટર એન્ટીબાયોટિક્સ શરૂ કરી દે એને આધારે જ માણસ સાજો થઈ જાય છે. એન્ટીબાયોટિક્સને આપણે ગમે તેટલી વખોડીએ પણ એ લીધા વગર પણ આપણે જીવતાય નથી, એ હકીકત છે. ઓવર ન ડોઝ જાય એ મહત્વની વાત છે, પણ લીધા વગર આજના કંઈ દર્દો મટતા નથી. તો એ એન્ટીબાયોટિક્સની શોધ થયેલી પેનેસિલિનની, પહેલી વખત વિચાર કરો કે એને દુનિયા ઉપર, માનવ જાત ઉપર, પશુઓ ઉપર કેટલો બધો ઉપકારી માણસે કર્યો શોધ કરનારે. કે આજે તેદીએ જીવ્યા ને આજે લોકો સેંકડો લોકો જીવે છે એન્ટીબાયોટિક્સ દવાની શોધ ને પેનેસિલિન પછી તો ઘણા પ્રકારો આવ્યો. એમ સર, પેનેસિલિન નામની એન્ટીબાયોટિક શોધ થઈ એને લીધે હા હવે તો જબરા કોઈ રોગ હોય ને બધા આનાથી ક્યોર થઈ જાય છે, મટી જાય છે. આવી વિશ્વમાં સંજીવીની સમાન આ ઔષધ શોધાયું છે, એનો લાભ તમારા દીકરાને મળ્યો છે. આ દવા શોધનારને તો મારે શું ધન્યવાદ આપવા, પણ એ સાહેબ એ કોને શોધી? એ શોધનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે, એ ખેડૂત ફ્લેમિંગનો દીકરો છે. પેલા કે ફ્લેમિંગ ખેડૂતનો દીકરો એલેક્ઝાન્ડર, હા એને તો અમે ભણાયો છે, એ ફ્લેમિંગ જેને આણે ભણાયો હતો એ જ જે ડોક્ટર થયો, એણે સંશોધન કર્યું, સંશોધનનો ખંખોળ્યો જીવ એ પેલો કાદવમાં બચાવનારો બાપ ફ્લેમિંગ, એનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ભણી ગણીને સ્કોલરશિપ ઉપર ડોક્ટર થયો અમલદારના, એના છોકરાને બીજી વાર પહેલાં એના બાપે બચાવ્યો અને બીજી વાર પાછા એના દીકરા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિક્સની શોધ કરી અને એને બચાવ્યો. અને એ છોકરો જે બે વાર મરતા બચ્યો અને છેવટે એની સેવાના ઋણ ફરી ફરીને આને મળ્યું આને મળ્યું આને મળ્યું, જો કેવું થાય છે. અને પેનેસિલિનની શોધથી એલેક્ઝાન્ડરની ફ્લેમિંગના શોધથી જે છોકરો બચ્યો કાદવમાં મરતા, પાછો ન્યુમોનિયામાં મરતા, એન્ટીબાયોટિક શોધને લીધે જીવો, એ છોકરો બીજો કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પોતે. હવે તમે આનાથી બીજી કઈ મોટી વાત છે કે જે આપણું કરેલું ક્યાંય જતું નથી? મેં તો જ્યારથી આ વાત વાંચી છે ત્યારથી એમ જ થાય છે કે આ બધું સમજાતું નથી. એટલું બાકી તમે દુનિયાને ખૂણે જઈને પણ સેવાનું કાર્ય કરો, તમારે ભાગે આવે આવે ને આવે ભાઈ, આ તો એવું જ છે. માટે કોઈ દિવસ દાન પુણ્યમાં માનવું જ નહીં કે આપણે નાખી દીધું છે, બીજાને દઈ દીધું છે, હવે આપણે શું કામનું છે. એ આપણે જ આવવાનું છે, આપણા માટે જ થઈ રહ્યું છે, બીજા માટે થતું જ નથી. હા, તમારા માટે જે વાપરો છો, તમારા પરિવારમાં જે વાપરો છો, સગા સંબંધીઓમાં જે વાપરો છો, વ્યવહારમાં જે વાપરો છો, એ બધું નકામું છે. પણ પરોપકાર જે કરી નાખો છો એ મૂડી રોકાણ છે, ક્યાંય જતું નથી. સુનો સુનો બાત સુનો ઓર. મુંબઈમાં એ બહુ સુખી માણસ કંટાળે ને ક્યારેક ધંધા તાપવામાં, પછી એમ થયું કે આપણે ચાલો અમેરિકા ફરી આવ્યા, થોડું 15-20 દિવસ મહિનો જઈ આવ્યા, મજાક કરીએ, પૈસો છે કામનું શું છે. એટલે એને એની પત્ની ને એકાદ છોકરો છે, આપણે ફરી આવ્યા. પણ એમાં વિચાર છો છોકરાને કે આપણે તો જઈએ પણ આપણા ગામડે બા બાપુજી છે, એમને અમેરિકા ફરવા લઈ જાય ને આખરે તો એના જ આ બધા ઉપકારથી છે ને આ બધું, એટલે પાસપોર્ટ ના બધી વ્યવસ્થા જે બધું પહેલેથી કરી બા બાપુજીને પણ સાથે લીધા. ગામડેથી બોલાય મુંબઈ, મુંબઈથી પ્લેનમાં ઉપડી ગયા, ગયા અમેરિકા. આ ગામડાના મા બાપ ગામડું છોડીને મુંબઈ માંડ આવ્યા હોય, પ્લેનમાં પહેલી વાર બેસવાનું અને એમાં અમેરિકાની એ બધી જહાજ જલાલઈ વાયલા, આમ તમે જાઓ તો જાણે એમ લાગે કે જાણે સ્વર્ગમાં જ આવી ગયા છે અને નરક તો પાછળ છૂટી ગયું છે. એવું આમ આમ ચાક્કા જેવું બધું લાગે, એમ ચાક્કા કઈક દુનિયા જ આખી બીજી હોય. આપણે રિક્ષાઓ થપ્પો મારીને પડી હોય, એમ પ્લેનો પડ્યા હોય એરપોર્ટ ઉપર, આમ જાય તો પ્લેનોને માર્ગ મળતો ને ઉડાણ માટે માર્ગ મળતો ને, માણસો બધા એટલા વિમાન એટલા રસ્તા એવા પા તે બધી વ્યવસ્થા, બિલ્ડિંગો પાઘડી પડી જાય જોતા જોતા, બધા કાંઈ કલ્પના ન આવે એવું. ખરેખર સગવડતા હોય તો એકવાર આંટો મારવા જેવું ખરું. ના શીખવા મળે, દ્રષ્ટિ મળે કે મળો આમ જીવાય એમ. આપણે જે રીતે સાવ એમાંથી રીતિ નીતિ શીખવા જેવી છે, ગમે ત્યાં થૂકીએ છીએ, ગમે ત્યાં કાગળ નાખીએ છીએ, ગમે ત્યાં કેળાની છાલ નાખીએ, ગંદકી આપણે જ કરીએ છીએ, આપણે જ માંદા પડીએ છીએ. એ બધું શીખવા જેવું છે ઘણું બધું. એના માવતર તો બધું આપણે આ રહેવાનું ઉતરવાનું, પણ જેવા નીચે ઉતરે ત્યાં તો એરપોર્ટમાં જવાનું, સામે ગાડીઓ આવી જાય, આ પાંચેય જણાને ગાડી લઈને હોટેલ ઉપર લઈ જાય, ત્યાંય બધી આગતા સાગતા જમવાનું ખાણા પીણા, ત્યાંથી વળી ફરવા માટે જવાનું તો સીધી ગાડીઓ આવી જાય, એમાં બેસીને બધા બધા જોવા જવાના. અમેરિકામાં બધા ફળ સ્થળ તો જોવાની તાખી છે જ ને, તમે ખૂટી જાય ખૂટે નહીં એટલું જોવાનું છે અને જાળવે છે એવું. આપણે ત્યાં એટલું જ છે કે દુનિયા જોવા આવે એની મૂડી ઉપર આખો દેશ તરી જાય એટલું આપણી પાસે છે. ક્યાં લાવો તમે અજંટા ઇલોરાના બધા આ બધું છે એવું બધું, તમે ઘણું બધું એવું કેવું છે. કે ખૂટે નહીં જોયું, દરિયાઈ સંપત્તિ એટલી છે જોવા માટે, ઘણું બધું કેટલું છે. આપણે તો જાડવા જોઈને લોકો પૈસા દઈ જાય એવું છે. એક જાડવું તો લઈ આવો વિદેશમાં આપણે હોય એવું, બિન ફળાવ એક પણ ઝાડ નહીં, ગમે તેવું ઝાડો હોય અને કાંઈક તો ફળ આવે અને કાંઈક ઉપયોગમાં આવે, છેવટે પક્ષીઓ ખાય પેટ ભરે ને ડાળીએ ઝૂલે. વિદેશના ઝાડવા હાવ સ્મશાનિયા, કાંઈ ફળ આવે નહીં, હા એમને લુખા, એના પાંદડા કોઈ ખાય નહીં, પક્ષીઓ કાંઈ ખાય નહીં, બસ બેસીને ચરકે એટલો જ ફાયદો, બાકી કોઈ હા વાંચણું. હા આ તો જોવા જેવી વાત છે ભાઈ. લે આ બધા જાહો જલાલી ના બાપા જોવે, જ્યાં જઈને ફરવા બધી વ્યવસ્થા એટલું જેડ આમ થાય રાખે. એટલે માવતર છે ને અઠવાડિયા સુધી જોઈ રાખ્યું. પછી એક દિવસ હિંમત કરીને છોકરાને પૂછ્યું, એ બાબલા બેટા, હા તને આટલે બધે બધા ઓળખે છે, અહીં કોઈ તારા કે આપણા કોઈ સંબંધીઓ છે? કેમ, જ્યાં જાય ને તરત ગાડીઓ આવી જાય, જ્યાં જાય તો ઉતારા ઉપર લઈ જાય, જ્યાં તરત હજી તમે મોં પૂછીએ તે પહેલા તો ચા ને કોફી ને બધું આવી જાય, એમાં ખાંડ જુદી આવે ને થેલું જુદું આવે ને દૂધ જુદું આવે ને આ જુદું આવે ને ગરમ પાણી આવે ને ઠંડા પાણી આવે ને ટુવાલ આવે ને કાગળના ટુવાલ ને કપડાના ટુવાલ ને ફલાણા ટુવાલ ને ઓઢવાના ટુવાલ ને પહેરવાના ટુવાલ ને વીપડવાના ટુવાલ ને નહીં પહેરવાના ટુવાલ ને આ બધું અને જ્યાં જવા જોવાનું બધું. અને એક પૈસો તું કોઈને આપતો નથી, તે ઓળખાણ વગર તો કઈ સરભરા થાય નહીં. કઈક પૈસો આપતો મને એમ થાય કે તે ગાડી બાંધી હતી, કોઈને પૈસો દેતો નથી, છતાં તને ખાવાનું ગાડીઓમાં આવીને ટાઈમે આવીને ઉભા રહી જાય દરવાજા પાસે આગળ, અને તને રાખે સાચવે વગર પૈસે, તે આટલી બધી કઈ ઓળખાણ છે શું છે? છોકરો હસ્યો પછી કે બાપુજી આમાં ઓળખાણનું કાંઈ નથી, આ ટૂર કાઢનારી કંપની હોય ને બોમ્બેમાં એને મેં ત્યાંથી બધા પૈસા ભરી દીધા છે, એટલે હવે બધી આગળ આગળ વ્યવસ્થા કંપની કરે, આપણે એક પૈસો કાઢવાનો હોતો જ નથી. બસ એમ જ આપણે પણ પ્રવાસમાં છે, મનુષ્યનો દેહ મળ્યો છે, અત્યારે મૂડી રોકી દો, આગળ ઉપર બધી વ્યવસ્થા થતી. રોકી દો આ કંપનીમાં, રોકી દો 17 પેઢીમાં પૈસા રોકી દો, આગળ જ્યાં જશો ત્યાં બધી સગવડતા થશે. સાચી વાત છે ને, જૂઠ જરાય નથી ભાઈ. અને પ્રવાસમાં છે આપણે, ટૂરમાં છે, આગળ ઉપર જો તમે તમને મનાઈ ગયું કે આ છેલ્લો જન્મ છે, આપણે ભગવાનને ભજીએ છીએ તો નો પ્રોબ્લેમ, તો તમને એમ થાય કે હવે આપણે દાન પુન કરવાની શું જરૂર છે? તો ભગવાનની આજ્ઞાને લીધે કરવું પડશે. ભાવ્યમ દિનેશુ વત્સલેહિ, જે મારા આશ્રિત હોય, શિક્ષાપત્રીમાં શ્રીજી કહે એમણે દિન જન વિશે દયાવાન થવું, હા ભગવાનની પ્રસન્નતા માટે, પણ એ કરવાનું છે. અને ભગવાનનો જે ભક્ત હોય કર્યા વગર રહી શકે નહીં. એટલે ફળ ન જોતું હોય તો, અને આમે એવું છે, પુણ્યના કાર્યો કર્યા પછી ભગવાનનો સાચો ભક્ત જ એ કે જે ભગવાનને સમર્પણ કરી દીધી. એટલે જ આપણે છેલ્લે મંત્ર પૂજા વિધા વિધા પછી બોલાય છે, કાય ને વાચા મનસે ઇન્દ્રિય પ્રકૃતિ બુદ્ધા બુદ્ધ મન કરી યદ્યત કરીશ્યામી તજ નારાયણ સમર્પયામી, બધું જ નારાયણને સોંપી દઉં છું. કારણ કે જો પુણ્ય પકડી રાખો તો પણ પુનર્જન્મ લેવો પડે. યાદ રાખજો કે આ બધું મેં કર્યું છે તો ભોગવવા આવવું પડે, પણ પ્રભુ આ તમારું છે ને તમને આપ્યું તો પ્રભુ આપણા માટે રાજી થાય, એનાથી બીજી મોટી મૂડીશ. પણ આ હું કરું છું ને, પછી તમે એની લિસ્ટ કરીને ચોપડીમાં રાખી મૂકો તો ભોગવવા પાછું આવવું. એટલે ભગવાનની આજ્ઞા છે એટલે દાન કરો. અને જેને એમ છે કે જે આપણે આ જન્મે કઈ પાર પડી એમ નથી, તો પહેલેથી વ્યવસ્થા કરો, હા નહીં તો જ્યાં જઈશું ત્યાં કાંઈ નહીં મળે. એટલે મૂડી રોકાણ કરો, આપશે સામે સામે આગળ આગળ આવશે. અને ભાઈ સાચી વાત એ જ છે, જો આપણે કહેવત છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે, ગરથ ગાંઠે, ગાંઠે એટલે પૈસો હોય ને ગાંઠે બાંધ્યો હોય, પેલા ગામડે ગાંઠે બાંધી દેતા, મતલબ સાથે ખિસ્સામાં રોકડો રૂપિયો હોય એ કામ આવે. અને વિદ્યા પાઠે, પાઠે એટલે મુખપાઠ, કંઠસ્થ વિદ્યા હોય, તમે ઘણું વાંચ્યું પણ યાદ ના હોય તો પરીક્ષામાં લખો શું, બોલો ભાઈ. હે યમપુરીમાં યમના દૂતોએ બધા પાપીઓને કહ્યું તમારા જે પાપ છે એની નોંધ કરો,